માર્ગમાં દાદા જો એની કોઈ ફળ ભૂતી ન હોય, કોઈ ચીજ મળતી ન હોય, એનું ફળ દેખાતું ન હોય, કોઈ વ્યવસ્થિત વાત ન દેખાતી હોય, તો એ ગમે તેવી ચીજ આવીને ઊભી હોય, પછી ક્રમિકમાં હોય કે અક્રમમાં હોય, એની સાથે બહુ ફરક પડતો નથી દાદા. તો એટલે શું કરવાની રહે એમ મારો કહેવાનો ભાઈ. પછી તો શું થાય દાદા કે ભગવાને આ કીધું છે, આપણી પાસે આ ચીજ પડી છે, અગર તો દાદાના ઉપર વિશ્વાસ હોય તો દાદાએ આ કીધું છે. શું પ્રાપ્તિ થઈ છે તે જ ખબર નથી ને બધા, સમજ પડ્યું ને? કઈક થયું છે એવું લાગે. શું થાય? કઈક થયું છે, સમજ પડ્યું ને? બરોબર થયું છે. કેટલું બધું આખું બ્રહ્માંડ ભરાય એટલું થયું છે, પણ ખબર પડે છે ને આટલી. જો એક તો આ જગત માં કોઈને કડાપો અજંપો ના જાય, બરોબર છે? કડાપો અજંપો ના જાય, કડાપો અજંપો જાય તેને ભગવાન કહે જગત. તો બરોબર છે, ચિંતા ના જાય આ જગત માં. તમે સમજ પડી ને? ઓહો, આખું બ્રહ્માંડ ભરાય. દાદા દાદા તમે જે વાત કરી બરોબર છે, ક્રોધ ની અને કડાપો અજંપો ની જે સીમા છે, સીમા ચિહ્ન છે, જે દોરી છે, લાઈન છે, એ એટલી બધી પતલી રેખા છે કે આ કડાપો અજંપો છે કે આ મારો ક્રોધ છે એ કઈ સમજ પડતી જ નથી હોતી માણસ. આજે એક ચીજ નો ગુસ્સો આવે છે, સંયમ જગત આખું સિંહસિંહ ભાવ માં જ આવી જાય, ક્રોધ થાય છે. દાદુ સંન્યાસી બધા હિંસક ભાવ માં આવી જાય, બરોબર છે? મોટા મોટા આચાર્ય હિંસક ભાવ માં આવી જાય, સમજ પડે ને? આ તમારો સંયમ પરિણામ વર્તે. હિંસક ભાવ ની વ્યાખ્યા કરાવો. હિંસક ભાવ દાદા કોને કહે છો? હિંસક ભાવ એટલે મન ના પરિણામો કેવી રીતે એને પલટાય? હિંસક ભાવ કોને કહીશું આપણે? આ ક્રોધ આવે છે ને, બરોબર છે, તમને મેં ગમતો નથી ને, આ તો આખું શાસ્ત્ર ભરાય એટલું બધું ભર્યું છે, એટલું બધું માલ આપેલો સમજણ પડે છે. તે મારી જોડે રોજ બે તો બધું સમજી જાય. ભાવ નામે ના હોય, ક્રોધ માન માયા લોભ આ લોકો ને છે નહીં, એવી ભગવાન આ એમ તો ગેરંટી આપી દે. આજે હાલ કાચા પડી ગયા છે એને થોડું થોડું નુકસાન થાય, ગુરુ સમજવું પડે. પહેલું છે નથી દહીં વડા લઈ લીધા, નથી કશું લઈ લીધું, તોય પણ સમજતા નથી, ગુરુ સમજવા તૈયાર નથી. મહાત્મા કાળમાં જુઓ એક અવતાર માં મફત માં મોક્ષ આપવા આવ્યા છે, મરણ તોલકાજી રહી છે, એટલે જગત ની પ્રહાર રાખ્યા છે. આ દેશો એને કઈ તારે જયારે ફાતો હોય તો ફાજ કહે, હું જુદો તું જુદો, તું શું કાપુ આમ કરે વગર તમને કહ્યું, મારે તારે શું લેવા દેવા કહે. દેહ ની કાળજી રખાતી જયારે તારે ફાટવું હોય તો ફાટી જજે કહે, હમણાં જુદા તું જુદો, સીધી રીતે રહેવું હોય તો રહેવા દઈશું, નહીં તો નહીં રહેવા દઈએ. નિરંતર સંયમ પરિણામ માં રહે છે, નિરંતર ક્રોધ માન માયા લોભ છે નહીં, છે એક સેન્ટ નથી. ન્યાય થી જોવા જાય, ન્યાય થી ભગવાન ની ભાષામાં, જગત ભાષામાં તો એમ જ લાગે જગત, જગત ને બાહ્ય વસ્તુ જોવાની છે, જગત ને અંદર નું ખબર જ નથી. નાસ્તો બાસ્તો કર્યો કરો ને, રોગો બધા થયા છે, વિષાદ થી ઉત્પન્ન થાય છે, અને જ્ઞાની ઉપવાસ છે ને આનંદ થી બધા રોગો મટી જાય છે. પાસે હાજરીમાં જ આનંદ જેમ જ્ઞાની પુરુષ નું મુખારવિંદ જોતા લોકો ને પાપ ધોવાઈ જાય છે, એ જ રીતે આ હાજરી થી અનંત કર્મ બધા ભસ્મીભૂત કરી નાખે. વેદની કર્મ ઉડાડી દે, કેવું વેદનીય કર્મ. કોઈ વિંધાણું કે કોઈની આગ લીધી હોય આ પુનાઈ લઈને આવ્યા હતા, એટલે મારો કહેવાનો ભાવ આવી પુનાઈ લઈને આવ્યા હોય તો કામ નું. આવી પુનાઈ જો હોય કોઈ માનું નહીં, હાજુ નહીં, લેના નહીં. 65,000 ભેડીઓ જોઈ મૃદેવી ના ભાવની કિંચિત માત્ર વિરાધના નહીં. અને જીવો કેવા મારું દેવી ના બિલકુલ નહીં, કિંચિત માત્ર વિરાધના નહીં. કોઈ જીવ નહીં, ધારણીય વિરાધના. અને આ જીવો કેવા, ઇન્દિરાની વાત નીકળી તો ઇન્દિરા ને બેસતો ભરે, જવાની વાત નીકળી જવા ને બેસતો ભરે, જે આત્મા આવે તમે શું કરે. તમને લાગે છે સાચી વાત છે દાદા, એ વાત તદ્દન સાચી છે. કોઈ રસ લઈ ખરા, રસ પડે ઇન્દિરામાં, વિરોધમાં રસ પડે, મોરારજીની ફેવરમાં રસ પડે, આ બધા રસ આવ્યા કરે. એટલે એમને કોઈ ફેવરેબલ નતું દેવી ને, અને કોઈ અનફેવરેબલ નતું. સમજ પડે ને, સમજ પડે ને, વિરાધના જ નહીં એટલે આરાધના જ નહીં, વિરાધના નહીં. સમજ પડે ને, આ તો એક ની આરાધના હોય ને બીજા ની વિરાધના, તો વિરાધના વધારે. સમજ પડે ને, આખો દાડો બચકા ભર્યા કરે, જો આખો બચકા, આખી બધું હા અસાતા વેદની જ આનું ફળ આવે. આખો દાડો બચકા ભર્યા કરે, પેપર વાંચી બચકા ભર્યા કરે, વાત સાંભળે બચકા ભરવા મળે, એવો અહંકાર ગોડો એ બધામાં ભરે. અને એ બધા ભરતા હતા એ ભરવા લાગે, એમ નહીં કે બધા ભરે છે કે તો બધા એમને ગમે તે મળ્યા હોય, પણ અહીં તો આ તો મોક્ષે જવું છે તો પણ એ ભરવા લાગે. દાદા યાદ આવ્યા હતા તમે એક વખત, દાદા યાદ આવ્યા હતા વચમાં મગજમાં ગુરિયો આવ્યા કરતી હતી, પછી એક વખત દાદા એમ બોલ્યા છે કે આ તો વ્યવસ્થિત છે બધું, કે ભાઈ તું ના આગળ શું કામ લખા કર્યા કરે, કે આ આ ઇન્દિરા ખરાબ ને મોરારજી હારો ને મગજમાં આવા ગોદા શું કામ કર્યા કરે, ત્યારથી બંધ કર્યું દાદા. બાકી એક વખત વચમાં એ વગેરેમાં ગુરિયો આવ્યા કરતી હતી, એ આપણે વિતરાગ થઈ જાવ, વિતરાગ વિતરાગ. આપણો ખરેખર ગુનેગાર હોય તેની જોડે વિતરાગ ભગવાન દેવાનું કહ્યું છે, તો ના રહેવા તો ઠીક છે, પણ અહીં નહીં લેવા દેવા મતલબ ભરવાની સાથે કોઈ મતલબ નથી લેવાના, જેની સાથે કોઈ મતલબ નથી લેવાના, નથી લેવાના. વધે તમને બચકા ભરે ને, આમ બચકું લોચી ભરે, લોચી ભરે, કૂતરા એવું ના ભરે, કૂતરા અમુક માણસ ને જ ભરે. હા, આપડે તો કુતરાથી બેદ ગયા, કુતરાથી નીચે ગયા. શું થયું, એક માણસ મને કહેતો મારું જ્ઞાન લઈને પણ તું કંટ્રોલ માં આય, સંયમ માં આય, કઈ હું મોક્ષે ના જવું હશે. આ જ્ઞાન સંયમ માં તો લાવશે, સંયમ માં તો લાવશે, એમાં તો સવાલ ધોઈ જાય એટલે સંયમ માં આવે તો બરોબર છે, એમાં તો સવાલ જ મોક્ષે લઈ જાય એવું જ આ જ્ઞાન છે. જે મોક્ષે લઈ જઈને છોડે એવું ત્યાં છોડ્યા પછી પાછું ફરે આ જ્ઞાન. નિશાન ચૂકે ને એવું છે આ જ્ઞાન. કેવું છે? નિશાન ચૂકે ને. એવું પૂછ્યું છે? કઈ વાતચીત કરી છે? સત્સંગ નહીં કહ્યું? હા તો હું જાતે બોલતો નથી એટલે રેકર્ડ બોલે છે. કોણ બોલે છે? રેકર્ડ. રેકર્ડ બોલે છે. જાતે બોલતો હોય ભસર ટુ સ્પીક. ભસર ટુ સ્પીક. બસ એટલે સંસ્કૃતમાં ભસ એટલે બોલવું. સંસ્કૃતમાં ભસ શબ્દનો અર્થ સ્પીક થાય છે. ટુ સ્પીક ભસ પ્રતિ ભાષણ થયું. અચ્છા. જે જાતે બોલે તે ભાષણ કહેવાય. અમે જાતે બોલતા નથી એટલે આ રેકર્ડ બોલે છે. શું બોલે છે? રેકર્ડ. એટલે ભાષણ ભાષણ ના હોય. ભાષણ તો જાતે બોલતો હોય. જાતે બોલતા જોયેલા કે નહીં તમે? એક જોયેલા છે. આખું જગત જ એ બોલ્યા કરે છે ને. કેવું ને? એને ભાષણ કહેવાય. શું? અને કૂતરું ભાષણ કરે તો એને બસે છે એવું કહેવાય. શું કહેવાય? કૂતરું ભાષણ કરતું હોય તો એને બસે છે એવું કહેવાય. ભાવનાથી ક્યાં નહીં આપને દર્શન કરવાની એટલે એટલે આ રેકર્ડ બોલી રહી છે. ક્યાં ના રહી છે? અમારે બાજુ લોકો ગમે તેમ ઠોકા ઠોક કરે પણ લોજિક ના જગત તો બનેલું જ છે. શું છે? બનેલું જ છે. નિરંતર પરિવર્તન થયા જ કરે છે. શું થયા કરે છે? પરિવર્તન. પરિવર્તન. તમે આત્મા જ છો ને? પણ એક બાજુ હું શ્રી કૃષ્ણ છું એ ભાન છે તો હજી આત્મા ના આવે. અને આત્મા નું ભાન થયા પછી શ્રી કૃષ્ણ ના હોય. તમને ભાન શાનું વર્તે છે? ત્યાંનું ભાન શ્રી કૃષ્ણ નું વર્તન છે કે તમારા આત્મા નું ભાન રહેશે? ભાન તો આમાં કઈ ખબર પડતી ભગવાન કેટલા કેટલા એની કાળજી રાખે છે. જે ભગવાન ને વાપે છે કાર્ય અને શ્રદ્ધા પૂર્વક વાપે છે તેટલાની જ કાળજી રાખે છે. બાકી ભગવાન કોઈ ની કાળજી રાખતા મનુષ્ય નથી રાખતા. કારણ મનુષ્ય નિરાશ્રિત છે. શું છે? નિરાશ્રિત. અને આ જાનવર બાનવર બધા આશ્રિત કહેવાય. દેવ લોકો આશ્રિત, મનુષ્ય જાનવરો આશ્રિત, નર્ક ગતિના લોકો આશ્રિત. આ મનુષ્ય એકલા નિરાશ્રિત. દેવ લોકો આશ્રિત માં કેમ કે? હા, દેવ લોકો આશ્રિત. એ તો પોતે કરતા ના હોય. કરતા તો આ મનુષ્ય એકલા. ધંધા થી હું જ આવ્યો. પૈસા હું કરી આવ્યો. આ ઘર મેં બંધાયું, આ ગાડી વેચાતી લાવ્યો, આ ફલાણું કર્યું, આ ફલાણું કર્યું. એ મનુષ્ય એકલા જ કરે છે. અને ભગવાન કે છે કે જે કરે છે ત્યાં હું ઉભો રહેતો નથી. શું કે છે? જે કરે છે પોતાની મારે કરી લે છે તો હું ઉભો રહેતો નથી. નથી. જે પોતાની મારે કરતા નથી ત્યાં હું ઉભો રહું. શું કે જે કરે છે ત્યાંથી અમે દૂર છીએ. હું મારું ફોડી લઈશ. હા, ભગવાન કહેતા હતા. શું સમજ્યા તમે? એટલે મનુષ્ય નિરાશ્રિત છે એવું તમને લાગે છે? લાગે છે. હા, થોડાક જ માણસો ભગવાન ઉપર હાંપીને વિશ્વાસ થી બેસતા હોય એવા તો બહુ જૂજ માણસો છે આ મુંબઈમાં. લગભગ 100-200 માણસો છે એવા. બાકી કોઈ વાપીને વિશ્વાસ મૂકેલા કે નહીં વાપે, એક બાજુ ભગવાન એ કે ભગવાન તમને વાપી પછી આ બાજુ નીકળે પાછો કરવા માટે, પાછળ બેહે નહીં તાર ભગવાન ત્યાં આગળ ઉભા નહીં રહેતા, એટલે નિરાશિત કહેવા અમને મોદો થાય ને તો ડાક્ટર ને કે છે બધા બતાવજો, ભગવાન ને કોઈ ના કે મને ડાક્ટર ને કે મને બતાવજો ભગવાન ને ના કે ભાઈ કે છે કે આપડે કામ ઈશ્વર ને સોંપી છે કે નથી સોંપી એની ખાતરી કેવી રીતે કરવી, જે કામ આપણે આપણે ભગવાન આપણા મનમાં સેજ ડખો થાય તો વાપી છે એની ખાતરી નથી, મનમાં સેજ ડખો થાય તો વાપી છે એની ખાતરી નહીં, વાપી વાપી અન્નમ કેવાય કે રાત્રે સુઈ ગયા હોય કેવી રીતે અજંપો ના રે, શું કહ્યું વાપ્યા પછી અજંપો ના રે અને તેનું કાર્ય થઈ જ જાય, પણ એવું એવું એવા ભગવાન ના ભક્ત કેટલા હોય બહુ સારું, શું તમે વાપો છો કોઈ દાડો સીધું વાપો છો, વહુ તો હાંપતા નથી હાંપવી પડે બધું સોંપવું પડે, સોંપવું તો બધું સોંપો તો અડધું રાખો ને અડધું સોંપો એ કામનું નહીં, બરાબર ભગવાન પર વિશ્વાસ જ નથી લોકો, હું કરું હું કરું હું કરું હું કરું આખો દાડો કેમ ભમેડો પૂજા કૂદ કરે, ભમેડો જ આવું પૂજા કૂદ કરે, સંદાસ જવાની શક્તિ આ જગત માં કોઈને છે નહીં, સંદાસ જવાની અટકે ત્યારે ખબર પડે કે મને સંદાસ જવાની શક્તિ નથી, ડાક્ટર નું સંદાસ જવાની શક્તિ અટકી જાય કે ના અટકે, અટકી જાય ડાક્ટર હોવ અટકી જાય, ડાક્ટર નું સંદાસ જવાની શક્તિ અટકે કે ના અટકે, ભલભલાને અટકી જાય, હા તો બધાને અટકી જાય, એ માટે એમની શક્તિ નહોતી એ પુરવાર થયું, શું થયું ભગવાન ને મળવાની ઈચ્છા થાય છે કોઈ દાડો, તેનો વેપાર કરે છે કાપડ નો વેપાર જવા પા અમારા પેલા એક ગુણ અમાર જોવા નથી આવતો, છતાં એ લોક કે છે કે મારા મારા આત્મા નો અવાજ આવે છે, આત્મા નો અવાજ આવે તો એ ઘંટ કહેવાય, શું કહ્યું ઘંટ માં એમાં ફેર છું આત્મા કે છે બારો બાળી શકાય એવો નથી, એવો છે એવું લખ્યું છે ને, હા બારો બાળી શકાય નહી અને પાણી થી પાણી થી ના પલળે એવો તો વોટર પ્રૂફ ને ફાયર પ્રૂફ ઘડિયાળ રહી આવે છે, એ આત્મા ઘડિયાળ જેવો છે, આત્મા પોતે પરમાત્મા છે, શું છે અને એ જ કૃષ્ણ છે એ જ મહાવીર છે, જાણવાની ઈચ્છા થાય છે આત્મા જાણવાની ઈચ્છા થાય છે, પણ એ પોતે બોલે કે મને માથું ચડી પાસે ડબલ થઈ જાય આવું છે આ રોગ ને સી રીતે લોકો પકડે, કારણ કે આ બધા રોગ તો ઘણા ખરા આપણને કેવાથી જ ઉભા થાય છે, કેવાથી જ ઉભા થાય તો બધા બધા મજૂરો બધા બધાને બ્લડ પ્રેશર લો બ્લડ ને હાઈ બ્લડ બધા મજૂરો આવું થાય, પણ એ બિચારા ડાક્ટર દેખાડવા જાય ત્યારે ભોંજગળ પહે ને, આ બધી ભોંજગળ બધી આ બધું એક્સેસ ખોરાક વાળા ને છે, ભોંજગળ એક્સેસ ખોરાક ને જયારે વધારે પડતો જોઈએ ખોરાક મળ્યા કરે છે અને બેઠા બેઠાડું જીવન છે તેને આ બધી ભોંજગળ છે, કઈ થાય તો સમજી લેવાનું ભાઈ આપણે જરા આમ જરા ઉપચાર કરવાનો, જરા બે એક દિવસ ભૂખ્યા રહેવું, આરામ લેવો, તો એવું કરે બિચારે આગળ પડી જાય. નહી તો દાદા દાદા કરે તો બધું મટી જાય. હા આનંદ અલૌકિક છે. એક વાર તો અમને જોતા જ પાપ નાશ થાય, અને પછી આ અલૌકિક આનંદ ચાખે ની તો હાર્ટમાં બાર્ટમાં બીજા બધા દર્દ બધા સાફ થવા મળે. અને અહીંથી ઉઠીને બેને ગયો કે જવાનું નહીં બહેરવાનું, એટલે માસ્ટર ના હોય બધા છોકરા રમ્યા જ કરે. નીકળી જાય નવી આદતો ઘુસાડીએ. આદત જાય એવી નથી, તેથી આ નવો અક્રમ વિજ્ઞાન નીકળ્યું. તેથી અક્રમ વિજ્ઞાન શું કહે છે, ખાઓ પીવો એનો વાંધો નથી તમને, તમારી આદતો ને વાંધો નહીં, પણ અહીંયા આવો. શું કહ્યું? એટલે અમે આ કેવી રીતે રોગ નીકળવાનો એ અમે જાણીએ છીએ, આ રોગ કેવી રીતે નીકળવાનો તે અમે જાણીએ છીએ. આ બધો રોગ ભસ્મીભૂત થઈ જશે, નહીં તો કરોડ અવતારે ના જાય એવો આ દુષ્મકાળનો રોગ. એક આદત પોતે ફેરવા માંગે તો ફરે નહીં, ગુરુ ફેરવા માંગે તો ફરે નહીં. ગુરુ વાંકા ફરી જાય તો ના ફરે. દુષ્મકાળની આદતો અરુણાબેન પૂછે છે, ટેવો જે પડે છે એ જે ટેવો પડેલી છે એ ચિત્તના આધારે પડેલી છે? એ ચિત્ત ના આધારે પડેલી, પણ ચિત્ત તો બધાને હોય જ. ચિત્ત તો અત્યારે છે ને, અત્યારે કેમ આદત નહીં પડતી? જો ચિત્ત ના આધારે પડતી હોય ચિત્ત તો અત્યારે નથી. આ ઊંધું જોવાથી પડે છે. શું છે? ઊંધું જોવાથી પડે. ઊંધું જોવાથી આ જગત નું બધું દેખાય, ઊંધું હોય છે ને, તે ઊંધું જુએ કે પડે. બધું જૂનું જોયેલું હોય તો ક્યાં જાય? જૂનું જોયેલું હોય ઉલટું, જૂનું જોયેલું હોય, જૂનું ઉલટું જોયેલું હોય તો ક્યાં જાય બધું? ના એટલે જોયું એટલે તરત આદત પડી જાય, પછી નીકળે નહી. આ આદતો નીકળે એવી નથી, તેથી આ અમારે નવો આ નવું વિક્રાંત વિજ્ઞાન નીકળ્યું છે. કે બધી આદતો જૂની આદતો નીકળી જાય, જૂની આદતો ના નવી હારી પાડવાની કાઢવાની. ના કહું અને કહું રવા દે. આપડા કીર્તિ બી કઈ ગયા, તમારી આદતો નું થોડુંક વર્ણન કરો થોડુંક. એટલે આદતો છે, વિષમકાળ ની આદતો છે, વાર્તક છો તેમ વધતી જશે. શું છે? માટે અમે છૂટ આપી કે બધી તમારે જે કરવું એ બધી છૂટ. હવે આ આદત ને આદત ને છૂટ આપી છે કે લાયસન્સ આપ્યું છે, ફરક શું? આ આદત ને આદત ના મારે છૂટ આપી કે ભાઈ એને લાયસન્સ મળ્યું એના એમાં એના ટેસ્ટ વચ્ચે હોય ને કે આપણે આ લાયસન્સ છૂટ આપી, છૂટ આપી, હા છૂટ આપી. પણ છૂટ નો એવો સમજતો હશે ના કે લાયસન્સ મળ્યું ગમે તેમ કરો. ના પણ છૂટ છૂટ છૂટ આપી દીકરી એમની પાસે શું રહેતું હતું? મેં પૂછેલું દાદા તમને કેટલા વખત યાદ રહે છે? તારા આ ભાઈનામાં એક ટેવ છે, મારી પાસે એક અક્ષરે જૂઠું નહીં બોલતા, ઘણા ખરા નથી બોલતા, એવું એ પણ નથી બોલતા. તે બધી આદતો મારી પાસે છુપાયેલી નહીં, બધી મને કહી દીધેલી. પછી મેં કહ્યું કે તમને દાદા યાદ રહેશે, ત્યારે કે છે દાદા મને કેટલી વાર યાદ રહેતો હતો? નિરંતર યાદ રહેતા દાદા, નિરંતર યાદ રહેતા હતા. બધું ઊંધું કરતા, શું શું ઊંધું કરતા હતા કોને? બધું ઘડું કરે ને તમને સમજાયું કે આ કાળ ની વિચિત્રતા છે, એમાં ગુરુ એને માથર માથે કરે, આ કાલ થી તમારે ફલાણું ખાવું નહીં, ફલાણું ખાવું નહીં, તો પેલો સોરમવાનું ખાય. એક જણને તો કહ્યું હતું કે તમારે વિડીયો ના પીવી, સ્થાનક વાસી ગુરુએ કહ્યું. પેલા પેલા મારી ઉંમર ના હતા, તે આવડો મોટો બીડો બનાવતો હતો, બીડો ઘેર પાંદડા નો બીડો આવડો મોટો બનાવ્યો. મેં એમને પૂછ્યું તમે આવડો મોટો બીડો શું કા રાખો છો? મહારાજે કહ્યું છે ચાર જ બીડીઓ પીવાની છૂટ આપી છે. આવડો મોટો બીડો બનાવ્યો, મેં વાંધો નહીં એમ કહ્યું. ભલે મોટો બનાવીને પણ ચાર ચાર માં આવ્યો હતો ને, તાર નીચે થી પાંદડા ગાલા મળ્યા. અડધી અડધી હાર કે તારા નીચે પાંદડા ગાલે, તાર મેં ભગવાન ને ક્ષેત્ર એવા માણસ, માવી ને ક્ષેત્ર એવા લોક છો, તમારું કલ્યાણ થાય. આ કાળમાં કલ્યાણ ની આશા રાખવી નહીં લોકો. દાદા ની પાસે મળ્યા ત્યારે કલ્યાણ ની આશા રાખી, બાકી કોઈ જગ્યાએ કલ્યાણ ની આશા કોઈ શોધ નહીં. આ વિજ્ઞાન જુદી જાતનું શું છે? આ વિજ્ઞાન નેગેટિવ નથી, બિલકુલ પોઝિટિવ પદ્ધતિ. કેવું છે? બિલકુલ પોઝિટિવ પદ્ધતિ. જેમ કરતો હોય તેમ કરવા દે, પણ તું આવી જા ને મારા સપાટા આવી જા. બધી આદતો નીકળી ગઈ, અને હજુ એક બે છે ને તાર પછી મારી જોડે પેલા ફરશે. એ તો છ મહિના ભરવા તૈયાર થઈ ગયા, ના પાડી બે વાર પછી હજુ એને અરુણા બેવ ભરવા તૈયાર થઈ ગયા. હા પણ જગત નું કલ્યાણ તો થવું જોઈએ. આપણું કલ્યાણ થયું એ કે મારું કલ્યાણ થઈ ગયું દાદા, તો પછી આ જગત નું કઈ કરવું જોઈએ? તમને કેમ લાગે છે? બોલતા નથી જગત નું કલ્યાણ કરવું. આપડે કલ્યાણ કરવાના નિમિત્ત કરતા નથી, નિમિત્ત છીએ. શું છે? કરતા કોઈ થવાનું નથી, આપડે નિમિત્ત છીએ. આવડા મોટા સાયન્ટિસ્ટ કલ્યાણ કરવાની ભાવના કેવી સરસ. હવે કશું જોઈતું નથી કે પેલા તો બધી બહુ પારો ગણું જોઈતું, બાકી દુનિયા જોઈતી. આપડે બ્રહ્માંડ માં ફરી ને પછી 27/10/1977 દાદા દશમ. વધારે પડતું બોલવું તે અસર થાય છે, ના બોલે તે અસર થાય છે. બિલકુલ મૌન રહે ને તો એ અસર થાય. આ તો વાદું વાગવું જ છે, પદ્ધતિ વાગવું જ છે. લાઉડ સ્પીકર ના ગોઠવાય. કેટલાક ના તમે મટી જાય, પ્રેશર વાળા ને મટી જાય એવું હતું. પ્રેશર વાળા ને મટી જાય સમથમી કૂદવાનું મળે, કોઈ મળેલા ને આવું કૂદેલા ને મોટા મોટા ઓફિસર થી કૂદેલા. કણકો લેતા આવડે છે ને રીતે બારે, અને ઘેર એકલા કઈ કરવા જાય એકલા. 27 દાદા દર્શને. દાદા પાસે સતત ચિત્ત રહે છે એનું કારણ શું? બધી અલૌકિક શક્તિ છે બધી, આપણે વેચેલો લાભ ઉઠાવી લો ને, આપણે વેચેલો લાભ ઉઠાવી લો. ઉપસમ શક્તિ માં, સૈવસમ શક્તિ માં, ઉદય શક્તિ માં, સનિપાત શક્તિ માં, આ પારિણામિક શક્તિ માં. એટલે જગત જોઈ નથી એવી શક્તિ માટે આપણને એ શક્તિ મળી હારે ધીમે ધીમે પરિચય કરીએ તો. ઉપસમ શક્તિ અને ઉપસમ સમય દર્શન એ બે જુદા. એ ઉપસમ શક્તિ અને ઉપસમ દર્શન, ઉપસમ સમય દર્શન, ઉપસમ સમ્યક દર્શન એ બે જુદું એમ પૂછે છે. એ ભાવ ને શક્તિ નજીક નજીક માં વસ્તુ છે. ભાવ સત્તા અને શક્તિ તેને નજીક નજીક ની વસ્તુ છે. નીચા નીચો ભાવ છે એનાથી ઊંચી સત્તા છે, એનાથી ઊંચી શક્તિ છે. વસ્તુ એટલી જગત તો ઉદય ભાવ પડેલું છે. ઉદય શક્તિ ઉદય માં પડેલું છે જગત. એક અગર તને પદ માં પડેલું હોય, તને પદ, તને પદ બધાને કાચ કચ કરે, કકડાટ કઈ ગયેલો છે મન પીત વાયુ તો કપ બધું બગડી જાય નઈ, તને પદ ભાડા કાઢે થઈ જાય ને. જય સચિદાનંદ. કોણ જોડે આવેલા? અડધી ગાડી કામ લાગે, ધંધો ચાલુ. જુએ એ જ્ઞાન સમ્યક ચારિત્ર છે. શું છે? એ જ્ઞાન ચારિત્ર મોહની ને જુએ, જ્ઞાન સમ્યક ચારિત્ર છે. ચારિત્ર મોહની ને જે જ્ઞાન જુએ તે સમ્યક ચારિત્ર છે. શું? એ સમ્યક ચારિત્ર છે. સમ્યક ચારિત્ર માં મૂક્યા સમ્યક ચારિત્ર. તમને શું થાય છે? સમ્યક દર્શન તો નહીં પણ સમ્યક ચારિત્ર થી મૂક્યા છે. સમ્યક ચારિત્ર મોહની ને જે જ્ઞાન જુએ એ જ્ઞાન સમ્યક ચારિત્ર છે. ચારિત્ર મોહની જે જુએ એને સમ્યક ચારિત્ર માં. ચારિત્ર મોહની ને જે જ્ઞાન જુએ ભૂપત ચીડાય, ભૂપત કોઈ વિખવાદ કરે તેને તમે જુઓ, પેલો વિખવાદ કે ભૂપત વિખવાદ કરે, ભૂપત જે કઈ કરે છે ચારિત્ર મોહની કહેવાય. અને તમે જુઓ એને એટલે સમ્યક ચારિત્ર એવા એવી સ્થિતિ મૂકેલા છે પણ સમજણ પડે તો એને બોલી શકે ને. કેટલી ગજબ ની સ્થિતિ. એક ત્રણ વાર આપણા સૌભાગ્યભાઈ એક ત્રણ વાર શાંતિ ને પાને નતા. એક ત્રણ વાર શાંતિ ને પાને નતા. એક ફક્ત મરતી વખતે જરા ભેદ પડે એટલું સમજ્યા, તારે જરા શાંતિ ને પાને. શાંતિ જોયેલી જ નહીં આનું કહે. શું કહે? તમને તો કઈ સ્થિતિમાં મૂક્યા? તમને બીજું કે રાતે ભયંકર શાંતિમાં. એટલે આ અધાય બીજી વસ્તુ પણ સમજણ પડે તો બાબા ને હાથમાં રત્ન જાય એવી બીજી વાત. બરાબર છે. પ્રતાપ થી ત્રણ જણ સંકેત ને પામ્યા. બરાબર છે. તે ઉત્તમ સંકેત. કેવું? ઉત્તમ સંકેત. હા, તો એને આપણા લોકો ને બહુ કિંમત છે. અને પોતાને જે મળ્યું છે ને એને કારણ કે બાળક ના હાથમાં આવી શકતા. હું એને પહેલેથી કહું છું કે સાહેબ શું કે તનતા ને છતાંય પણ ના સમજવું પડે. એને શું થાય? આ પડે તો બીજાને શી સમજાવી શકો તમે? તમે વખત પડી તો તમે બીજાને શી એક્સપ્લેન ના કરી શકો. કારણ કે આ જ્ઞાન ને તમે પૂરેપૂરું સાંભળેલું નથી, જ્ઞાન જાણ્યું નથી. તમને તો અનુભવ થયો એટલું જ. તમને સારી તો વર્ત એ વાત હતી, પણ તે બીજી કોઈ જાણતા નથી ને. જેમ કોઈ માણસ દુકાને બેઠો, બાપની દુકાને, અને એકદમ ઉછારો આવી ગયો ભાવનો અને ખૂબ પૈસા કમાઈ ગયો, પણ કઈ અનુભવ થયો? કઈ જ્ઞાનનો અનુભવ નથી થયેલો એમને. એના જેવું આ છે, એને જગત કસાય ગણતું નથી. શું કેવાય છે? રાગ કસાય મૂર્તિ જ ભાવ કેવાય. શું કે આખો દાડો વેશ કસાય જ હોય, રાગ કરે છે એમાં ઠંડક વરે નહીં, એ મૂર્છિત ભાવ હોય. આ બે કચાયાની બહાર જગત નીકળી શકે નહીં. જે જ્ઞાન ચારિત્ર મોહનીને જુએ તે જ્ઞાન સમ્યક ચારિત્ર છે. શું કહ્યું? ચારિત્ર મોહની ને લોકો જોઈ શકે નહી. ચારિત્ર મોહની લોકો ને હોય નહી. જગત ના સાધુ સંન્યાસી ને ચારિત્ર મોહની ના હોય. શું કહ્યું? ચારિત્ર મોહની આપણા મહાત્માઓને જ ફક્ત હોય. બીજે બધે ચારિત્ર મોહની ના હોય તો મિથ્યાત્વ મોહની હોય. કેવી? મિથ્યાત્વ મોહની. કેવી? મિથ્યાત્વ મોહની. અને ચારિત્ર મોહની હોય ત્યારે પછી મોક્ષમાં જવાની તૈયારી થઈ ગઈ. જેને ચારિત્ર મોહની ઉત્પન્ન થાય ને એ તો મોક્ષ જવાની તૈયારી કહેવાય. આપણા સાધુ સંન્યાસી આચાર્ય બધે મિથ્યાત્વ મોહની. એ મિથ્યાત્વ મોહની ના અંશ ઘટે અને ઉત્તમ સંકેત થાય તારે ચારિત્ર મોહની અને ઉત્તમ થાય. ચારિત્ર મોહની ઉત્પન્ન થાય. ત્યાંથી ચારિત્ર મોહની શરૂઆત થાય. તમારી ચારિત્ર મોહની કહેવાય નહી. ચારિત્ર મોહની તો સંકેત પામેલા ન હોય. સંકેત ના પામેલા ચારિત્ર મોહની. મિથ્યાત્વ મોહની. અને મિથ્યાત્વ મોહની માંથી દર્શન મોહની ઘટ્યું એટલે ચારિત્ર મોહની રહ્યું. શું કહ્યું? દર્શન મોહની એ ગયું ત્યારે બાકી શું રહ્યું? ત્યાં ચારિત્ર મોહની. એટલે મિથ્યાત્વ મોહની એક મોટી રકમ છે, જેમાંથી દર્શન મોહની રકમ બાદ કરીએ એટલે 75% બાદ કરી 80% મિથ્યાત્વ મોહની. 80% બાદ કરી 20% રે ચારિત્ર મોહની. રે ચારિત્ર મોહની વધારે ટકા નથી, દર્શન મોહની બહુ મોટી. હવે આ બધા આ ચારિત્ર મોહની ક્યારે જગત પામે? તમારી વાત કોઈ માને નહી. આ કે આજુ બૈરી જોડે રહેશે અને આ વેપાર કરશે ને તેનો ચારિત્ર મોહની વાત કરે છે. અતિશયોક્તિ માને. કોઈ માને નહીં, સ્વીકાર ના કરે, બહારના લોકો સ્વીકાર ના કરે. શું કરે શ્રી, આવું સંસારમાં બેઠા બન્યું નથી, સંસારમાં બેઠા બન્યું. એક કૃપા એકલા એક્સેપ્શન કે એક જ્ઞાની પુરુષ એકલા હતા, જે ચારિત્ર મોહની નિરંતર જોતા હતા. શું કહ્યું? કૃપાળુદેવ ને જે જ્ઞાન હતું એ સહાયક દર્શન હતું, સહાયક સંકેત હતું. એ બધું સાહેબ તમને વેદક સુધી પહોંચેલું છે. સહાયક થતા પહેલા વેદક સમ્યક દર્શન થાય. જો સાહેબ સમ પૂરું થાય અને સહાયક આવે નહીં, વેદક એટલે બહુ ઊંચી ઊંચી સ્ટેજ ઉપર, પણ સહાયક સહાયક ને અડે નહીં. શ્રમિક માર્ગ છે ને, સહાયક સ્પર્શ ના કરે એટલે એમને પોતે જ ના લખ્યું છે ને કે આ કાળમાં સહાયક સંકેત ગયું, ઊંચી વિચ્છેદ ગયું છે. એટલે એમને સંકેત ગણજો કે છે. ઉપસમ તો દાદા બે વાર આવે ને, ઉપસમ સમ્યક દર્શન એક વાર જીવને એક ભાવમાં બે વાર આવી શકે ખરું? ઉપસમ સમ્યક દર્શન એટલે જે ઉપસમ સંકેત જીવનમાં બે વાર આવે કોઈને, એ તો પાંચ વખત આવે. પાંચ વાર આવે એ તો એનો સવાલ નથી. ઉપસમ સંકેત તો પણ આ તો ઉપસમ પછી સંયોગસમ થયેલું, સંયોગસમ થઈ પછી વેદક થયેલું. વેદક એટલે ગાયક સંકેતના થવાના માટે પછી તૈયારીઓ કરી દે વેદક. વેદક એટલે બહુ કષ્ટ આપે. શું થાય? હા, સંકેત હોવા છતાં કષ્ટ આપે, એ સમજણ કષ્ટ આપે. શું બહુ સારું હતું. પોતે તો કેતા ઘણા વખત કે એમનો સહાયક સંકેત, પણ લોકો બહુ આબૂમ કરવા મળે એટલે બંધ રાખ્યું એમને પછી. હા, પણ કોઈ કારણ લોકો અકળાટ કરે, લોકો વિરાધ ના કરે એવા લોકો છે. લોકોને કશું ભાન નથી, નથી સહાયક ની કિંમત કે નથી ઉત્સમ ની. ઉત્સમ શું હોય છે તે જાણતા નથી. ઉત્સમ સંકેત રહ્યા નહીં વધારે, 48 મિનિટથી વધારે રહે જ નહીં, સેકન્ડ.